એમનામ પાપ કહેવાય. શું કહેવાય? સંસાર વ્યવહાર ચલાવવામાં જ ચલાવવામાં જ અડચણ પડે. વધવાની વાત કઈ ગઈ, બેંક ની તો વાત કઈ ગઈ, બરોબર. પણ સંસાર વ્યવહાર ચલાવવામાં જ રોજ ની રોજ કઈ કઈ અડચણ પડ્યા કરે. એવું હોય ના હોય, એને પાપ કહેવાય. છતાંય પણ ડેરા સમજાય, ભણે જાય, વિચારો બધા ધર્મ ના આવે. કેવું વિચારો બધા ધર્મ ના આવે. એને ભગવાને પુણ્યાનુબંધ પાપ કહ્યું. શું છે? પણ આ દુષ્મ કાળ એવો છે ને કે પાપ માંથી પાપ ચડી જાય એમાં. એ ખરેખર રહે નહી, રહી ના શકે. પુણ્ય ખરેખર બંધાય નઈ, અત્યારે ટેપ ચડી જાય. કેવું? ટે પડી જાય, બરોબર છે. બાર જોડો કાઢ્યો હોય ને તો બીજાને આપણે પૂછીએ કે જોડો કેમ અહીં ભી કાઢ્યો છે, પેરેન્ટ લઈ જાય છે એટલે અહીં કાઢ્યો, એટલે આપણા પણ વિચાર આવે સારું પેરેન્ટ લઈ જાય છે એટલે એટલે આપણે આપણે એ તો કૃપાલ દેવ એ કહ્યું હતું કે દુઃખ દુઃખ આવશે ને તો હિતકારી છે. શું કે છે? દુઃખ આવશે તો હિતકારી છે. હા, એ આત્મા બધા નોબલ છે, પણ એમને ક્રમિક માર્ગ બરોબર આપ્યો હતો. શું ક્રમિક માર્ગ બરોબર આપ્યો એટલે એવું બોલ્યા. પૂછ્યું ને, બાકી બીજે બધા દુઃખ ની વાત જ ના કરે. દુઃખ માંથી દુઃખ જ જન્મે. હંમેશા દુઃખ માં સારા ભાવ રાખવા એ તો પ્રભાવ દેવ જે માર્ગ બોલ્યો છે ને તેમાં કેટલાક થોડું ઘણું રે કઈક રે. શું બરોબર છે?